આપણા ટ્રેન માં પુરુષાર્થ થયા પછી તો પુરુષ થયા પછી નો જે પુરુષાર્થ છે એ ચેતન પુરુષાર્થ કહેવાય. પરમાત્મા પુરુષાર્થ પોતે જ પરમાત્મા થઈ ગયા. તમને સમજાઈ મારી વાત? પ્રારંભ પુરસાદ કે છે ને ત્યાંથી આપણે સમજ પ્રારંભમાં સરસ તું પુરસાદ કરો, પુરસાદ કરો, જપ કરો, પુરસાદ કરો, કથા સુનો, કથા સુની સુની કથા કોણ નતો આવી ના એનો અંત આવી ગયો ત્યાર પછી ફરી એને સિદ્ધ કરવી પડે નહીં. કાયમ માટે સ્વીકાર સિદ્ધ હોય એનું નામ સિદ્ધાંત કહેવાય. વેદાંત વસ્તુ જુદી છે, સિદ્ધાંત વસ્તુ વેદાંત એટલે વિદ્યાઓનો અંત આવી ગયો. શું કહે છે વેદાંત વાળાએ જે છેલ્લું વાક્ય આ કહ્યું, નેતી રેતી ને ગોટું જ્ઞાની ઇઝ નોટ ધેટ, ધીસ ઇઝ નોટ ધેટ, તું આત્મા કહો છો તે આ નહીં. એટલે આમાં તેતાળું જ્ઞાન તમને વેદાંત માં કેમ આવે તક ના અહીં નથી. એ કહે છે કે અવર્ણનીય છે, અવસ્થિય છે, શબ્દ બહુ એવી વસ્તુ નથી. કહે છે તું અહીં કેમ કહો કે શું કહે છે શબ્દ માં ઉતરે એવી વસ્તુ વેદનમાં કહે રહે. આ શબ્દ માં ઉતરે એવી નથી ને અવર્ણનીય છે કે એનું વર્ણન પણ થઈ શકે. માટે ધીસ ઇઝ નોટ ધેર, ધીસ ઇઝ નોટ ધેર, ધીસ ઇઝ નોટ ધેર, ગો ટુ જ્ઞાન. આપણું દાદા સારામાં સારું શાસ્ત્ર કહેવાય ને? આ શાસ્ત્ર તો સારામાં સારું કહેવાય ને? આવું કહ્યું હોય એને વેદાંતે જયારે આવું કર્યું હોય સ્પષ્ટ રીતે તો એ તો સાચામાં સાચું કહેવાય ને? શું કહેવાય? સાચામાં સાચી હકીકત એને ખુલ્લી કરી ને આ લોકો જગત ના લોકો વિષય જયારે કે છે ને વિષય કોને કહેવાય કે ગાડી ભાષામાં સુર ભાષાના વિષય વિષય રામ તો વિષય મન જેમાં ભમે ને બધા વિષય આ છોકરા ને વખત ટકાવા જાય છે. આ બધા તમે સીધા થઈ જાવ ને જાદુ થવાનું કામ જ નથી. કેવું કામ જ નથી થયું. સીધા થઈ જાવ. આ કયું બસ સારું ખબર એક પૈ ના બે પૈ સીધો થઈ જાય. શું કહે દાદા જે આ ઇન્વાઇટ નહીં કરો એની મેળે આવશે. ઊંઘ નો દાખલો આપ્યો તો કે ઊંઘને લાવી પડે છે એની મેળે આવે છે. એવું આ જે જ્ઞાન છે એની મેળે આવશે. આ જ્ઞાન એવી રીતે એની મેળે જ આવે એમ આપણે જે ગામ જવાનું છે તેનું જ્ઞાન જાણવાની જરૂર છે. બીજું બધું તેની મેરેજ આવશે. એ તો ખેતર ખેતીવાડી કરે છે. બીજ ના કે એનું પચાસ સો ઘણું મળે ખેતીવાડી ધર્મની ખેતીવાડી આવતા ભરું કઈક ખેતી આ જે લાવે આવતા ભરું સો ઘણું લે થોડી ખેતીવાડી કરીને કે છે આપણા બેન માં થોડી ખેતીવાડી કરીને આટલી માસી આપડે ખેતીવાડી વધે આપડે એવું માનીયું પણ લોકો તમારા પોતાની જાતિ કરે દરેક માણસ પોત પોતાની જાતિ કરી રહ્યા છે આપડે જે પદો છે એ ખુદ નું તે કીર્તન ભક્તિ છે સંસારી બાપુ ની સલાહ પણ તે અજ્ઞા છે આ તો બીજા ની સમજીને બોલતા જ નથી કોઈ પદબંધ બોલવાની વાત જ નહીં એમ કહે છે કે તમે પદબંધ બોલતા નથી તમને આ તો જાણે કે પછી પાર્થિવ ભક્તિ છે એટલે પદબંધ બોલવાની વાત નહીં એને આ ખબર નથી કે પોતે પોતાની કિશન ભક્તિ કરી હતી ખબર નથી એને તો ખોટ જાય ને પછી ખબર ના આવે ખોટ જાય ખોટ જાય છે અમને ખોટ જાય છે મોડું ઘટા હા પણ મારું કહેવાય એને ખોટ જાય એને જાણતો નથી ત્યાં સુધી ખોટ જાય જાણ્યા પછી ના જવા દે આપડે તો બધું જ પોતાના માટે છે દાદા મારા માટે નથી એમ પટેલ માટે નથી અને દાદા એ બધા બેઠા મારે એકના બેઠા નથી એ તમારા બેઠા તેની ભક્તિ છે તેનો જ આપણે છે ને આરતી ભક્તિ બધી તેની જ છે તેથી બધાનો આનંદ આવે ને જો દાદા ભગવાન નમસ્કાર કરું છું એમ કહું એ કે બધા એક આનંદ માં આવી જાય એમ શું કારણ આ જો દેખાય કે દાદા હોત ને તો એકાદ મનમાં એમ થાય પોતાની જાતનું જ દાદા થયા તમારી આ સમજ છે બાહ્ય દેખાવ માં તો હજુ સમજ પેલી જ આવે છે એવું જ દેખાય આપડે આ જ્ઞાન દ્રષ્ટિ આપેલી છે તેને બિચારા કશું ના આવે બીજા બહાર તો આવડું દેખાય ઘણા મહાત્મા એવું લાગે ક્રિયા જે છે દાદા આ બધા એવું કેવું છે છતાં પણ જે આપડે આ ક્રિયા કરી રહ્યા છે ઘણા એવું લાગે કૃષ્ણ ભગવાને આવું ગાયું આ ગીતામાં આવી રીતે ગાય પણ શું છે લોકો સમજાયું કૃષ્ણ ભગવાન કૃષ્ણ ભગવાન પૂછાય તો લખી દે આપડે કોઈ લેના નહીં મળે એ પૂછું આપડે એ રીતે છે ને એ કહે છે કે બે બે લીટીઓ લખાય ગઈ બે લીટીઓ લખાય હા તો હું તો બધું આખી જુઓ ચોપડી લઈને કોઈ લેના મળે નહીં ચિંતા માં આધાર પડે કોણ લે પોતાની મળતી વાત આવે ને આટલું તો કઈ સમજવું નથી પોતાને મળતું કઈક આવવું જોઈએ તો તો પડી ગયા લોકોને સાચું સમજવું અને હું મારો પ્રિન્સિપલ હતો મારાથી અવરું લખ્યું હતું ને મારા વિચારોથી તો હું એ પુસ્તક પહેલું લો નિશ્ચેતન વ્યવહાર આવો જ છે મળતું જ લે હોય હોય ટકા પણ ત્યારે તમે આવી ચોપડી પણ તમે જયારે હામે કરીને વાંચો છો એટલે તમે એવી ભૂમિકા પર છો કે તમે જે જાણો છો તે અંતિમ નથી મેં અત્યારે શું કર્યું છે કે દરેક જાણું છું ને એની પર શંકા કરકે કરી છે કે આમ ના કરે તો શું કહેવાય શું પોતે પોતાનો ન્યાય કરે શું ભાઈ ને આ જ્ઞાન ફૂલ ક્યારે થયું છે આવી શંકા કરી કરીને ફૂલ થયું છે શું પોતા જ્ઞાને હાથી કરનારા બધા બહુ મળે સમજાય છે અને બીજાનું કેમ છે તપાસ કરે છે બધા જીવતા માણસો છે આ બધા મેં દાદા આ વસ્તુ છે એવી રીતે સમજ્યો છું કે જ્ઞાની કોઈ નિર્ણયાત્મક ભૂમિકા પરથી કશું જોતા નથી શંકા બહુ ઉપયોગી થઈ ગઈ. શંકા ઉપયોગી થઈ પડે ને આપડું મારું સાચું છે એવું કેમ કે મારે ભાવ બધું વાત નથી. રમણજી દાદા એક એક એક અંગ્રેજીમાં કવિતા છે તે યાદ આવી, એ લખેલી છે કે ડાઉટ ડાઉટ ઇઝ અ પ્રેશિયસ ઓઇન્ટમેન્ટ, ઇવન ધો ઇટ બર્ન્સ ઇટ હીલ્સ ક્વિકલી. એટલે આજે ડાઉટ તમે જે શંકાની વાત કરી, એટલે શંકા એવો મલમ છે કે જે બળે પણ જલ્દી રૂજ લાવનારો છે, બળે પણ જલ્દી રૂજ લાવનારો છે. વાંચેલું કોઈ જગ્યાએ છે પછી પોતે આકાર આપી શકે તારે એને ડિરેક્ટ વિચારવું નથી, એને નિરાકારી ઈચ્છા છે. પેલો જાય ત્યારે કઈ રહ્યો, બીજા ને કઈ રહ્યા હા કેમ કઈ ગયો ગઈકાલે દાદા આ જે વાત તમે આજે કરી, તમારી પુરસાદ ઉત્પન્ન થઈ ગયા છે. હમણાં કઈ એવા સંપર્કમાં આવી ગયા તમારી સાથે, એ બી કઈ એવા પડી ગયા, તો હવે જે પહેલા જે ક્રિયા કરતા હતા એ ક્રિયા મને ન પોસાય એમ કહી તે ક્ષણે તે ક્રિયા જે રીતે કરતા એને બદલે બીજી રીતે કરવા માંડી ગયા. જે સ્વાભાવિક રીતે કરતા હતા પહેલા તે ક્રિયાનું સમજ પડવાથી સ્વાભાવિક રીતે આ બાજુ જતા રહે છે. હવે એમાં કોઈ પ્રયત્ન નથી, પેલી સમજ આપણે આમ કર્યું હવે આપણે આવું ના હોય માટે આમ ચાલો, એવું છે ને આ જ્ઞાન જ ક્રિયા કરે. હા હા બસ જ્ઞાન જ પોતે જ ક્રિયા કરે. તમારે જે અંતર આમ થયું હશે કેવું પડે એ દેખાડી ને, એટલે ખેંચ ખેંચ થઈ જતા જાય. ના ના તમે બહુ વિચાર ના કરો એટલે એકદમ થઈ જશે. મને કદાચ વિચાર જ નહીં ખાતે જે નહીં એને બહુ વિચાર કરે છે, એને કદાચ મારા જેવો થોડો થોડો થોડો રાખો નહી પડી જાય વિચાર નહીં કરો તો કઈ નહીં જાય. કારણ કે વિચારથી પર છે વસ્તુ, જે તમે કહો છો ને વસ્તુ વિચારથી પર છે. વિચાર કરવાનું ક્યાં સુધી છે, ત્યાં જ્યાં સુધી તમારે રિલેટિવમાં છો ને ત્યાં સુધી વિચાર કરવાનું. પણ આ વિચારથી પરની વસ્તુને વિચાર કરીને શોધવા નીકળી પડ્યા છીએ દાદા. હા ભાઈ બીજો ઉપાય નથી, બીજો રસ્તો નથી, એટલે એ રસ્તે પણ થાય છે ખરું. પણ એ રસ્તે દાદા એ સાધનથી તમે કહો છો થાય છે ખરું, પણ એવું વાતાવરણ નથી ને, મનોચન કાંઈ એવી એકતા નથી ને, વાતાવરણ નથી. હા ત્યારે તો આ જયારે વાતો થયેલી ને દાદા, મન વચન કાંઈ એકતાની વાતો થયેલી ને, ત્યારે તો 2.5 રૂપિયા મન કે 1.5 રૂપિયા મન ઘી મળતું. હા 1.5 રૂપિયા મન અરે ના તેલે નથી મળતું આપો, એટલે આ જમાનો ત્યાં ગયો. દાદા ભગવાન નમસ્કાર કરું છે, બોલો છે અને આ પદો બોલે છે તે પોતાની ચિંતન ભક્તિ છે. સમજણ કરે તો પામભાઈ ને કહ્યું સીતા માતા કઈ ગયા ગઈ ગયા પોતે પોતાની ચિંતન. અત્યાર સુધી એવું શીખવાતા આવ્યા છે, પહેલી વખત એક ગુરુ મળ્યા છે કે આ એટીકેટ કરીબ કેવા ને કરીબ માં એવું ને આ ગાડીઓ માં શું ભરે બેવા જગા છે, નીચે પોટલી મૂકીને બેસે પોટલી પર સાહેબ ના લોકો પણ લોકો ક્યાં આબેદાર છે તે શું અંદર જઈ જવાના છે. લોકો આબેદાર હોય તો આપડે મનમાં એમ થાય કળિયુગ ના મનુષ્યો જુએ અને સતી ની ભેસો બે જુએ એમાં ફેર નહી ટીકા કરે પાસે કરે ભણ નથી વિચારા પોતે શું કહી રહ્યા છે ભાન નથી અને પછી દુઃખ દુઃખ માં છે દુઃખ વાળો ટીકા કરે બોલી પણ દુઃખ વાળો દુઃખ વાળો કોણ કોઈ કરે ટીકા કરે સુખ્ય માં કરે આ દુખ્યા લોક તો કરે તો ભલે જે આનંદ થતો હોય તેથી તમારે આનંદ કરવા માટે છે ને તો ભલે તેથી આનંદ થયો હા ભાઈ આનંદ કરી તમને કેમ લાગે છે દુખ્યા છે તેથી આવે ને નહીં તો ઘરે કઈ આપડે ધીમે વાત કરી પડે તો આપણે ખબર પડે મારે ની આબરું નથી શિષ્ય મારે ની આબરું કઈ પડી જાય પડે ના પડે કેમ બોલતા અમે શિષ્ય કહી દે ને મારા ની આબરું મૂર્તિ મૂર્તિ હોય ને એની આબરું કેટલી પોતે જળ થાય તો પોતે ના જાણે તેનાથી ઉઠીને આમ કરે છે ધ્યાન કરે છે ખાય છે પીએ છે બધા આપણું હતી ક્યાં કવિમાં આવું આવડું હોય નહીં આવડું કર્યું આવડું નથી એનું નમતા કર્યું કહેવાય શું કહ્યું આવડું કહી સરમ વસ્તે આ તો ના આવડું ની હરીફી ચાલી છે કેમ છે ના આવડું નહીં બરોબર સંબંધ નથી પડતી દાદા આપણે જોવાની જરૂર છે નથી એટલે પછી આપણું મેળવવા માટે પછી હરીફે માં પડ્યા છે, જેને આપણું હોય એને તો હરીફે માં ઉતરવાની જરૂર જ નથી ને. તમને સમજાય વાત બધી? વાત સમજાય છે? બધી શું કહેવા માંગે છે સમજાય છે? કઈ વાત થાય છે? કઈ વાત ગુજરાતી સમજીએ પણ ઓછું રવિવારે તો બપોરે 2-4 વાગ્યા સુધી થાય છે, મહાત્માઓ આવે છે જમવા પોતાનું એવું નથી અમને સિવાર જવા દે તો ફાઈન હોય જાય, બીજા વાર થઈ ગયો તો ફાઈન હોય જાય. અમને એવું નથી વગર જોવા માન બજાર માં આત્મા એને કિંમત નથી હોય તે કરી રસમ પડેલો છે કે તે કરી આપડે લઈ લેવો આપડે કઈ આવું જ્ઞાન જાતી થઈ ગયા આગળ જ ચડી આવી એટલે મત આગે છે પૂરું આગે છે આગળ ચડી આવી હાથે પણ આગળ છે ચડી આવી તને રહી વાત બધા ભોર સમજી લીધા મને આ બધું નાગું જ છે બધા ભોર બધું અલ્લા કોઈ ક્યાં ત્યાં ઘરી અલ્લો એવો ત્યાંથી આપણે કોઈ આવ્યા હું અલ્લો છો નહીં કોઈ મારતો હોય તો અલ્લો છો માટે કોઈ નાગે કરી જાય એ ખબર પડે ના પડે બરોબર બેસી ગયા એટલું હમા થાય તારે જરૂર એમ લાગે પુરસાદ થતા છે એ કઈ જતી જગત જે માના છે પુરસાદ જે બાવો બાવલી છે એ તો પ્રારબ્ધ જ છે એને ભણ જ નથી ખબર નથી તેથી એ તો આ પુરસાદ ને લખેલો શું કે છે બધું પ્રારબ્ધ છે. હવે ફોન તો પાડવું પડે ને આપણે જે બોલીએ એ બધું જોખમદારી કરી નહીં હું બોલું જોખમદારી કરી દઈશ કે ગપ્પામાં ચાલી જાય શું કે જોખમદારી જવાબદારી એક શબ્દ જોખમદારી મારે ખુલાસા રહેવા પડે દરેક ભારતી બોલાય નહીં બે જવાબદારી એક વાક્ય બહાર થી બોલાય ખુલાસો કરવો પડે શું કરવું પડે લોકો ચાલે કરો બોલવા કોણ ખુલાસો થાય એટલે તમને સમજાય ને આ પ્રારંભ છે લોકો કહે છે ને આ પુસ્તક તે જ પ્રારંભ આ પ્રારંભ તે જ પ્રારંભ છે ને આ પ્રારંભ છે વિદ્યાદાન દે છે વિદ્યાદાન આપે છે સ્વાધ્યાય કરે છે કીર્તન કરે છે ભક્તિઓ કરે છે ગીતા વાંચે છે બધું જ સાર છે બધું જ પાડે એ લોકો શું સમજે લોકો શું જાણે કે આ જપ તપ કરે છે પુરસાદ કોને કહેવાય સ્વાધીન હોય પરાવલંબી ના હોય કેવું સ્વાધીન આ તો બધી ક્રિયા માત્ર સાયન્ટિફિક સર્કમસ્ટેન્શિયલ એવિડન્સ છે સાયન્ટિફિક સર્કમસ્ટેન્શિયલ એવિડન્સ આજે તમે કોઈ અનુષ્ઠાન કરવા બેઠા હોય અનુષ્ઠાન કરવા બેઠા હોય એકદમ માથું માથું દુખા મળ્યું પગ ફાટવા માંડ્યા તો બનગે દેવું પડે ના કરવું પડે આપણે કઈ તમે અનુષ્ઠાન કરતા હતા પગ કરતા ને કારણ ભણ થાય પગ હતા તો પગ હારા હતા થયું સર હું આ તો બધી એવિડન્સ જેવા થઈ જતો કાર્ય છે આખા જગત ને જે સમજાતી નથી એ વાત હું કરું છું તમે ભગતની ભાષી વાત બરોબર તમે કહો છો તમારી ભાષા સમજાવી દે આપણે લોકો માને કે આ કે પાછું કે સાચું આપણા લોકો પદ્ધતાનું જોઈતું નથી ને પણ કઈ બાજુ થોડું વધે છે એ આપણો કાયદો પદ્ધતાનો જાય ને બધી ના એ ભૂલ નથી થયેલી હું પાસે તૈયાર જાઉં એ લોકો પ્રહારના પુસ્તકને ભેદ પડ્યા છે ને એમાં ભૂલ થઈ નથી પણ આ કાળ એવો આવ્યો ને તે મન વચન કાયા એકતા હોય ત્યાં સુધી આનું કહેલું વાતનો ફાયદો છે પુરસાદ એમાંથી લાભ મળે છે પુરસાદનો ખબર પડે ને પ્રહારના પુરસાદને જે ભેદ પડ્યા છે એ ખોટા છે પણ ખરાબ છે પણ કે મન વચન કાય ને એકતા હોય તો ખરા છે ને એકતા ના હોય તો ખોટા છે અત્યારે મન વચન કાય ને એકતા છે મનમાં જેવું હોય એવું તો તે વાણી બોલે ને એવું વર્તન ન કરે એવું કોઈ બાવા નથી તો બધા બાવાએ ના પાડે છે તમારા બધા ભેદ બધા ખોટા છે હવે માટે વાત સમજી લો જેમ છે તેમ કહી દો ભાઈ આ બધું જ ખરાબ છે તદ્દન ખોટું તો હોય નહીં આટલું બધું રાતના કાળ ચાલુ હોય એવું કેટલા લાખો નથી તદ્દન ખોટું ના ખોટું નથી એવું એ રિલેટિવ સંબંધથી આ રિલેટિવ પુરસાદ છે પણ તેમાંથી કંઈક એવો પુરસાદ જમે છે કે જે દેશ રીતે આગળ પ્રગતિ માને શું થાય છે આગળ પ્રગતિ માને એટલે પ્રદર્શન ખોટું નથી પણ એ મોક્ષે તો ના નહીં જાય ને મોક્ષે પણ ઘણા કાળે ઘણા કાળે એટલે એ તો આવે માર ખોટો નથી આ માર તો મૂકેલો ધોરી માર એ વખતે કામ તો કરે સ્ટેશન આવે ત્યારે જ્ઞાની એમના સ્ટેશન આવે ને ત્યારે કેટલાક કામ તો ચાલતા થઈ જાય ધોરી માર તો જોઈએ ને કાયમ તમારે જ્ઞાની ના આપે તો પેલા ધોરી માર ભૌતિક સુખો વધતા જાય એમ તો જાય બાકી ખરી રીતે આ એ કશું આ જેટલું પ્રાયોરિટી કે એટલું પૂછતા કે બધો જ પ્રાયોરિટી સર બધું આગળ પૂછતા કે બધું નકામ ગયા ને કયો નકામ હોઉં આ બહુ જૂની વાતો હતી અત્યારે એ લોકોને ખબર ના પડે એ તો મારી પાસે બે ચાર દાડા સત્સંગ કરે તારે એમને સમજાય ના કરે એવું એમને એમને સમજાય કારણ માની બેઠેલા છે પકડી લીધેલું છે પકડ છૂટે નહીં ના છૂટે પકડ છૂટે નહીં સાયકોલોજી ફેક્ટ થઈ ઔરંગાબાદ કેટલા બધા હતા જે અવતાર ગયા હતા નામ ધાર્યા નામ ધર્યા નામ ધર્યા ચંદુભાઈ માસિકભાઈ લક્ષ્મીચંદ અનેક નામ ધર્યા હે નામ ધર્યા અનેક નામ ને રૂપ કે જ્યાં જાય ભટેક કઈ બાકી ના રાખ્યું ને ભટેકવાની જગ્યા બેનનું નામ શું નૈનાબેન કરવું ગમતું નથી ને તારા પપ્પા જી બહુ મજા માં છે નથી મજા ને તારે બધા વધે છે બધા ને કેટલા છોકરા અમેરિકા છે બે એમ તો એનું નામ કહેવાય કે આ તો ધ્યાન રહું તો ધ્યાન ના થાય એનું નામ ધર્મ કહેવાય શું કહેવાય આ તો ધ્યાન ને રહું ધ્યાન ના થાય એનું નામ ધર્મ કહેવાય તમને નૈના બેન થાય છે બધા આ તો ધ્યાન રહું ધ્યાન થાય તો ખરું ને સંસારમાં રહ્યા છીએ સંસારમાં નહીં જૈન ધર્મ જો હોય તમે જૈન ધર્મી હો આપણે મારી દુકાન તમારે શું બગાડી છે લગો તમે આઠ હજાર રોજ જેમ થાય છે તું સમજતી નહીં આઠ હજાર રોજ જેમ નહીં સાસુ લડે તો સાસુ લડે તો થઈ જાય સાસુ વડે તો થઈ જાય એને સાસુ કયા ગામમાં અહીંયા વાડીમાં અહીં વાડીમાં સાસુ લડે તો થઈ જાય નહીં અને સાસુ ગમતી નથી સાસુ દેખા ગમતા નથી યાર ધ્યાન એટલે મનમાં મનમાં બળ્યા કરું મળે ના કહું હા બળ્યા કરું એ રોજ ધ્યાન કહેવાય પેટ્રોલ નહીં બોલે લાકડા થી પેટ્રોલ લાકડા હોય તો હગે જ રીતે ક્રોધ કે ને ક્રોધ તો પેટ્રોલ લાકડા કરતા ખરાબ છે બોલે ત્યારે થોડો ટાઈમ અમુક રહે મનમાં પછી કઈ નહીં પણ બોલે છે એને મોડે બોલે છે ને કે પત્ર મારે છે મોડે બોલે છે મોડે બોલે એમને મોડે બોલે આ રેકોર્ડ છે બોલે કે નહીં નામ અક્કલ નથી ના નાલાયક છે નહીં આમ છે તો તું શું કરું સોને આ બોલે તો આપણને બોલે તો પછી આપણને બોલે તો પછી દુઃખ થાય ને તાર નામ નહીં ને ઉષા આ કે ઉષા ઉષા આવી છે ઉષા અક્કલ છે આ છે બધા બધા બગાડ્યું એમ છે બધું આ બોલે તો તું કોઈ બોલી છે કેમ છે નહી જીવ આવે સુંદર અહી રહું છું ને તારે પંદર આવે તને જ્ઞાન આપી દે ને એ પછી તને એ આવું કે છે પણ તને આચર ના થાય અને આવુંના આત્મા નો દર્શન થાય તને કેવું છે આવુંના આત્મા દેખાય પછી દીકરે ને ભગવાન સ્વરૂપ છે શું કે છે સાસુ તો છે સાક્ષાત્કારમ દાદા પણ હજરજુ છે કે સાસુ તો દેવી સ્વરૂપ છે કે છે ભગવાન સ્વરૂપ છે એ બોલે ને એમની વાણી પણ સાચી પડે કે આમ થાય તું કેમ આવી છું આત્મા દેખાય ને બધા આત્મા દેખાય પછી પછી ચિંતા નહીં થાય ઉપાધિ ના થાય કશું ભળે નહીં આ બાઈ બાઈ ને કેટલા વર્ષ જીવી છે બહુ વળાન થાય ત્યારે પેટ્રોલ ફરીને શું કરે એમ ક્યાં સુધી ચાલે આવું ગાડી ચાલશે પણ આપણે ગોકળા શંકર બોલાવવાનું હા બરોબર તને શું થાય છે ક્યાં જાય છે જ્ઞાન થાય નહીં તો હજી રખડી ભરવાનું આ તો ધ્યાન તો ધ્યાન થાય એટલે કર્મ બંધાય અને કર્મ બંધાય નહીં પછી શું થાય કોણ કર્મ બોધનાર ચંદુભાઈ ઉષા એ બધા કર્મ બોધનાર અને તે આપડો એમાંથી આપણું અહંકાર મમતા ઉડી ગઈ એટલે પછી સિદ્ધાર્થ આત્મા થઈ ગયા થઈ ગયું કર્મ બંધાય પ્રતિક્રમણ કરીએ રાયથી દેવથી દેવથી દિવસ રાયથી તો કે હા દેવથી તો કે એમાં બાર વ્રત ની આલોયણા ખરી કે નહીં એમ બાર વ્રત ની આલોયણા ખરી કે નહીં એમ મારું ત્યાં આર્થ ધ્યાન સૌથી ધ્યાન થાય છે ને તો હજી પ્રતિક્રમણ કર્યું નથી એને કહેવાય છે ભગવાન ના પાસે પણ સાંજે આપણે યાદ કરી જઈએ પ્રતિક્રમણ ના સમયે દિવસમાં જે આર્થ ધ્યાન રૌદ્ર ધ્યાન થયું હોય બરોબર છે એની સાંજે માફી માંગી લઈએ ઠીક છે એ દિવસના જે પણ કંઈ થયું હોય આર્થ ધ્યાન ને રૌદ્ર ધ્યાન તો તેની સાંજે માફી માંગી લઈએ યાદ કરી કરીને જેને કોઈને એવું કોઈ વાક્ય બોલાઈ ગયું હોય કોઈના જીવને દુઃખ અપાઈ ગયું હોય પ્રતિક્રમણ ખરું ને ના પણ પ્રતિક્રમણ કોનું નામ કેવાય કે આપડે પ્રતિક્રમણ કરીએ ને એટલે ઓછું થતું જાય પછી ઓછું કરતા કસાય ઓછા થઈ જાય છે કસાય થતા નથી એટલા પહેલા કરતા કસાય ઓછા થતા જાય છે, એટલા નથી થતા. ઓછા થાય તેવા થાય. આ બધા પ્રતિક્રમણ આખો દાડો કરે છે. આ નિર્ગુણ આખો દાડો પ્રતિક્રમણ કરે છે. બધું ખલાસ થઈ ગયું, મારું ખલાસ થઈ ગયું. બે વખત કરો તમારી સમજણ હોય છે ને કે સાધુ ની સમજણ હોય દોષ જાણો બધા. સાધુ નું એવું તો ના કેવાય, પણ 18 જેટલા મિથ્યાત્વ ના માર્ગ જાણો. કારણ કે દોષને તમે જે કાઢો નહીં કે તમે પોતે જજ, તમે પોતે વકીલ ને તમે પોતે આરોપી, કેટલા જજમેન્ટ દોષ વાળા આપો. જેટલા આપણે આ પહેલે પ્રાણાથી પ્રાસ બીજે મુસાવા જે 18 પાપ સ્થાનક કહેલા છે મિથ્યાત્વ શલ્ય સુધીના, એમાંથી કંઈ પણ ભૂલચૂક થઈ હોય કે કોઈ જીવને ત્રાસ આપ્યો હોય, મનમાં ન કરવાના વિચારો કરી નાખ્યા હોય, કોઈ વસ્તુ પર રાગ વધારે પડતો થઈ ગયો હોય, બેન કે નહીં નાખે એમ ને માલમ પણ ના પડે ને. સીધી બધી ખબર પડે, કારણ તમે પોતે જ વકીલે તમને આરોપીએ તમે, એટલે તમારી વકીલે તમે તમારે જ કરવાની. આ બધા એવું કરે છે, એમ શું ભાઈ પકડી ગયું. તો થોડા ઘણા દોષ દેખાતા હશે તમે, એટલું તમે છે તે આરોપ ના કરો. પ્રતિક્રમ બધા ના કરાય. તમારે કેટલા કેટલા દોષ દેખાતા હતા? 500 દેખી ગયા રોજ. તમારે કેટલા કેટલા દેખી? પરભાવ થઈ જાય, પરભાવ માં કોઈ વાર પેસી જાય, પછી પાછું તમે સ્વભાવ માં આવી જવા. સ્વભાવ કોને કહેવાય? આત્માના લક્ષને, આત્માના લક્ષને. પણ જયારે જાણે ત્યારે વધારે થાય છે. આત્મા જાણીએ કસાય ભાવ માં શું શું થાય છે? છોકરા ઉપર ક્રોધ થઈ જાય, છોકરા ઉપર છોકરા ઉપર ભગવાન એવું થઈ જાય. ભગવાન એવો છે ક્રોધ કરો તો પાપ બંધાશે, પણ જો છોકરા ઉપર કરજો ક્રોધ તો પૂર્ણ બંધાશે. ત્યાંથી એમ કહ્યું છોકરા ઉપર કરો તો પૂર્ણ બંધાય.